આનંદ તો છે, પરિગ્રહ લઈને આનંદ આવતો ને ત્યાં આવવાની રહેતો. પરિગ્રહ ઉભો થાય, પરિગ્રહ લઈને ગુંચ ઉભી થાય. અને તે પછી ગુંચ સોલ્યુશન કરવાની જ્ઞાન થી થાય અને તે પરિગ્રહ સુધી જાય. પરિગ્રહ અજ્ઞાનતાથી પકડી ગયા છે. પરિગ્રહ ને એવું નથી મારે પકડાવું છે, પરિગ્રહ ની ઈચ્છા નથી મારે પકડાવું છે, આપણી ઈચ્છા નથી. અજ્ઞાનતાથી પકડી ગયા પરિગ્રહમાં. રૂપિયા કમે પચી જશે પાસે શું કે તો કંટાળી ગયા, કમાવામાં મજા નથી. શું કે અજ્ઞાનતાથી પરિગ્રહ ઉભો થઈ આપી દીધી છે ઉપાધિ. આપડે સત્યનારાયણ સંઘ ને એ કેવું, એ વખત પાંચે મારે જરૂર ના હોય ત્યારે તમારી પાસે લઈ જાય. લેવાય બધી આપડી બધું મિલકત આપી દઈ અને કાયદો આપી દેવું. મારે ના, હું કઉ નઈ, હું શું કઉ તમે અમારું બધું ઠેઠ સુધી હતાઈ રહે છે ખરું. તમે હતાઈ રહે એમ નિયમ થી છે એ બાબુ અમે કહીએ સંઘ ને. તો જોઈતી બધી જગ્યા પૂરી થઈ જાય એમાં ભાઈ ને લઈને લોકો પરિગ્રહ મૂકી રાખે છે. અજ્ઞાન પરિગ્રહ ગુંચ એનો આમ દાખલો આપો ને, દાખલા પૂર્વક નું. એટલે કેવું અજ્ઞાન વર્તે છે ત્યારે કયો પરિગ્રહ ભેગો થાય છે અને કેવી ગુંચો પડે છે અને કયા જ્ઞાન થી ગુંચો ઉકલે. સુખ માની અજ્ઞાનતા દુનિયા દેહ પાછો કેટલું ઉપાધિ વધે એટલે પછી ગુચો વધી જાય. જ્ઞાન થી બધી છે તે બધી પરિગ્રહ સુધી જાય અને ગુચે ઉગલી જાય, એટલે ગુચો પડતી જાય. એ દાખલો ના જડે તને અને દરેક ગુંચ ની પાછળ કોઈ પણ એક જાત નું જ્ઞાન રહેલું હોય છે. અને પરિગ્રહ પરિગ્રહ ક્યાં હતી કેવાય કે આપડા અહીંયા ઇયરિંગ હોય તે 1 લાખ રૂપિયા હોય રસ્તામાં લઈ લીધો જેવું છે એવી રીતે હોય મન જતા રે કે રે એને કઈ બહુ એ ના હોય કઈ પરિગ્રહ ના કહેવાય. અને એ ગયા એટલે ધણી જતો રહે એવું લાગ્યા કરે તો પરિગ્રહ કહેવાય. કેવું લાગ્યા કરે ધણી જતો રહ્યો પાછળ આવવાનો છે ને તો ધણી મળી ગયો એવું લાગ્યા કરે. જતા રહે ગયા કઈ જવાની હતી ને ગયું એ જવા માટે આવી હતી એમ કેવાનું. જવા માટે આવ્યું બધું જવા માટે જવા સાથે હે જવા માટે જતા હોય રસ્તામાં 5-5 હજાર રૂપિયા ગજવા પડ્યા છે ને કપડા ઉતારી લીધા. બધું કપડા હાથે લઈ લીધા તો કઈ લઈ લેવા, હજુ જે લેવા એ લઈ લે. પણ દેશ તો લઈ છે કે નહીં ને, દેહ લઈ લેવાય તો લઈ લે. હું આ ગ્રહ કે જાઓ એ મૂર્છા નથી પેલે પરિગ્રહ. જય સત્યનારાયણ. આવો જોજો પેલું એ છે 36 છે. અરે કામ વેલેટ કરી લે સંસ આયો કરે ને સુંદર હોય તો હતો નઈ ને લોકો આસક્તિ ની મજા સુંદર આસક્તિ આવે લે ભાગર કે અહીંયા ગોટના પરિગ્રહ જવા કરું છું જો દાદા ભગવાન અંદર હો ગયા હે પ્રગટ વહી દાદા ભગવાન હૈ હમ ઉનકી ભક્તિ કરતા હૈ એસા દાદા ભગવાન કા અસીમ જય કરકે હમારા 4 ડિગ્રી કમ હૈ ઓર ભગવાન ના 360 હૈ ઓર હમારા 356 હૈ તો 4 ડિગ્રી કે લિયે હમ ભી કરતા હૈ ઓર આપને ભી મદદ કરને કા ઉનકા સબ ફળ મિલ જાયેગા આપ સમજ રહે ને દિસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન કેશ મામેન ફલ મિલતા હૈ બેબી રોજ બોલતી હૈને જો કતના કેર ક્યા સબ મા મદર ભી બોલતી ને હા તો એસા કુછ કરના ઘર કો ઘર કો સબકો બઠા દે ઘર કો સબકો આનંદ હો જાય બચ્ચે કી ભી હો જાયેગા બચ્ચી બેઠેગા ને બચ્ચે બોલતે ફિર તો રોજ બોલેગી ક્યુંકિ કેશ બેંક હૈ જો બોલને કો શરૂ કરતા નહીં તો એક મિનિટ હો જાતા હૈ ફિર જો ચાલુ હોતા હૈ ઇસમે અમૃત બિંદુ તબ કરતા હૈ અમૃત બિંદુ સબ ચાલુ હો જાય 8 મિનિટ કે બાદ 25 મિનિટ તક તો નહીં કહે એસે જ્યાદા નહીં કોઈ દિન રવિવાર કે દિન 50 મિનિટ કરના કમી હો જાય 40 મિનિટ 30 મિનિટ પણ 8 સે કમી નહીં 8 સે કમ નહીં હા કતના રોજ વો આપ કરેગા નહીં તો હમ આપકો ઘર ઘર મેં નહીં રહેગા કલ 50 મિનિટ હો જાયગા તો વો દિન તો આપકો દર્શન ભી હો જાયેગા વહી 14 જો દાદા ભગવાન નહીં વહી 14 લોક કા ના કે બ્રહ્માંડ કા ભગવાન એ હૈ ઉધર પ્રગટ હો ગયા હૈ તો કરતે ફલ મિલતા હૈ ઓર મંત્ર મંત્ર કુછ બોલતા હૈ અરે ઓર આપકો કહેતે હમ ઇધર આ ચક્કર મેં કતના લંબા કરે તો ચાલે નહીં એસા હૈ જીતના જોર સે બોલે ને કતના જપ નહીં હૈ દૂસરા જપ સે બોલતા નહીં જપ હૈ યે જપ નહીં વો જપ મેં એકાગ્રતા હોતી હૈ ઓર ઇસમે અમૃત પડતા હૈ હા વો વો એકાગ્રતા હોતી હૈ એકાગ્રતા કોઈ બોસ તો હોતા હૈ તો બોસ કદી અપમાન કરે આપકા દૂસરે કિતાબ ને તો ઇસમે કિસકી ભૂલ હૈ ભૂલ કિસકી હૈ દોસ્ત તુમ્હારી ઓર બોસ કી મેરી હૈ અરે કભી આપકી ભૂલ ભી નહીં હોતી વો ભી જબ ભી વો કરતા હૈ હા વો તો ઉસકી ભૂલ તો ફિર કિસકી ભૂલ હૈ વો ઉસકી ભૂલ હો ગઈ ઉસકી ભૂલ હો ગઈ નહીં જો ભોગતા હૈ ઇસકી ભૂલ હૈ ભોગતા દોનો મેં કોણ હૈ જો ગાલિયા ખાતા હૈ વો ભોગતા હૈ જો ગાલિયા ખાતા હૈ વો ભોગતા હૈ હા તો વો ભોગતા હૈ નહીં ઇસકી ભૂલ હૈ ઇસમે ભૂલ તલાશ કરને કા નહીં લોગ ક્યા બોલેગા વો ગાલી દેતા હૈ ઇસકી ભૂલ હૈ પર ભગવાન ક્યા બોલતા હૈ વો ઇસકી ભૂલ હૈ ઉસકે પહેલા ગુના કિયા થા ઇસકા બલ ફલ મિલ ગયા પર ઉસકો ફલ મિલેગા જબ વો તો નિમિત હૈ ગાલી દેને વાલા ક્યા હૈ ये भगवान का कायदा समझ दो इससे दुख नहीं होता है वो सब निकलती कायदा है वो अंधे भी कभी कायदा है अभी अपना गधा काट लिया किसी ने और 2000 गया तो अपना हिसाब चुकते हो गया आदमी वो तो निमित लेगा लेने वाला तो पर जगत का लोग क्या बोलेगा वही गुनेगार समझे ना मगर भगवान के दृष्टि में अपने गुनेगार है वो गुनेगार नहीं वो तो फिर પકડાયગા જબ ગુનેગાર હો જાયગા અભી તો આપણે પકડ ગયા આપણે પકડ માં આ ગયા આસો ને એટલે ભોગવે ઇસકી ભૂલ હમને લિખા હૈ જો ભોગવે ઇસકી ભૂલ હૈ હા એક દૂસરે પૂછને કી જરૂર હી નહીં કે કિસકી ભૂલ હૈ એટલે આપણે સમજ જાને કા ભાઈ મેરી ભૂલ હૈ ફિર ક્યા ઇસમાં આ સમજે ને છે, સબ બોલતા હૈ સબ લોગ, જો હોને વાલા હૈ વો હો જાયેગા, દુસરા ક્યા હોને વાલા હૈ, એસા બોલતા હૈ, ક્યા બોલતા હૈ, એસે હી બોલતા, જો હોને વાલા હૈ વો હોગા, હોને વાલા હૈ વો હોગા, એસા બોલતા હૈ ના અપના લોગ તો, વો ગલત બાત હૈ, સાથે નહીં, એસા નહીં બોલના ચાહિએ, સમજે ને, ઉપર મુજે સમજ નહીં લી તું, સમજે ને, કેસા બોલને કા, જો એસા હોને વાલા હૈ ને વો હી હો જાયેગા નહીં, તો તો અપને વો કાર ઓર ટ્રક ચલાતા હૈ ઇસકે બોલો કે આંખે બંધ કે ચલાઓ ફિર કુછ હોને વાલા હૈ હો જાયેગા ફિર તો સમજે ને તો ભગવાન ક્યા બોલ રહે વો લોકો કી ખ્યાલ મે નહીં પબ્લિક કી ખ્યાલ મે નહીં હોતા હૈ ભગવાન ક્યા બોલ રહે કે ખુલ્લી આંખ સે ચલાઓ ગાડી ઓર સાવધાની સે ચલાઓ ઓર ફિર એક્સિડેન્ટ હુઆ તો વો હી હોને વાલા થા ઇસે ઝઘડા મત કરો ભગવાન કી બાત આય હૈ લોક ની ખ્યાલ નહીં તે હોને વાલા હો જાયેગા અરે ક્યા એક બાત આપ સમજા ગયા ને વો અક્રમ વિજ્ઞાન હૈ ને ઉસકી બધી ખુલ્લા હૈ ખુલ્લા કર દિયા હૈ સરના અરે જો કુછ પૂછના તો પૂછો તો સબ બાત એસી મિલ જાયેગી કુછ કુછ પ્રોબ્લેમ હોય તો પૂછ દેના ખુલ્લી આંખે ચલો સાવધાની પૂર્વક ચલો અર ફિર જો એક્સિડેન્ટ હુઆ વો હી હોને વાલા હો રહે સમજ ગયા નહીં પહેલે થી બોલે તો આંખે બંધ કરકે ચલો એસે લોગ હર લોગ આંખે બંધ કરકે કામ કરતા હૈ સબ ઇસે કામ ખરાબી હો જાતા હૈ સાવધાની પૂર્વક કામ કરને કા ફિર હો ગયા ખરાબી તો ઇસકા યે યે આયા સમજ ગયા નહીં ભૂલ હૈ સમજમાં મરી જાય પણ એ રૂપ માં છોડે પણ મરી જતા હતી ઉડાનો હેતુ હકીકતે બોલવું પડે કે આ હેતુ માટે બોલીએ છીએ તો એવું પણ આવે કે આપની પાસે ઘણીવાર એવા આવે કે જેની પાસે પૈસા ન હોય તો આપ કહો કે આ કરજો એટલે પૈસા આવશે, કોઈની તબિયત બરાબર ન હોય તો આપ કહો કે આ કરજો એટલે તબિયત બરાબર થઈ જશે, એટલે આપ હેતુ નક્કી કરીને પછી બોલવું પડે કે આમનામ બોલીએ એટલે બધી અડચણો સાથે દૂર થઈ જાય. દાદા ભગવાન અસીમ જઈએ કાર આપણે બોલીએ 50 મિનિટ રોજે એટલે આપની પાસે બધા આવે અરે આપકો કોઈ તબિયત બરાબર ના હોય તો બોલવા કહો, કોઈની પાસે પૈસા કે એવું ના અડચણ હોય તો બોલવા કહો, એટલે હેતુ થયો કે આ હેતુ માટે આ બોલે છે, તો એ રીતે હેતુ નક્કી કરીને બોલવું પડે કે એમને બોલીએ તો બધી અડચણ દૂર થઈ જાય. નક્કી કરવાની જરૂર એમને બોલો તરત પણ આપનારી વસ્તુ બધી બાજુ ની અડચણ દૂર થઈ જાય સાથે. અરે આ દાદા ભગવાન જોયા ના હોય બોલે તો એને ફળ મળે, કેટલું બધું આપણે બળશે એટલે એની જે ભાવના હોય એ પ્રમાણે એનું ફળ મળે કે બધી અડચણો દૂર થઈ જાય. બોલનાર વ્યક્તિ ની ભાવના હોય એમ નઈ, પેલા ગમે તો છે પણ એની જે ભાવના હોય કે મારે આ વસ્તુ દૂર કરવી છે તો એ દૂર થાય કે બધી દૂર થઈ જાય. એ તો જે એની ઈચ્છા હોય પૂરી થઈ જાય, જે ઈચ્છા હોય પૂરી થઈ જાય. ધારો કે અમારે ભ્રમતેરે પાડવું હોય તો અમારી એ બાજુ ની ઈચ્છા ભાવના હોય કે આ વધુ દ્રઢ થાય તો એ પ્રમાણે પૂરું થઈ જાય ને. તારે પહેરવાની જ ઈચ્છા છે ને મળશે, કન્યા સારી મળશે. ત્યાં પહેણું ને તેની ઈચ્છા છે, નિરીક્ષક રહેવાય. આ બાજુ ઈચ્છા હોય જરા ભૌતિક નહીં, ભૌતિક ઈચ્છાઓ વડે નહીં, પણ આ બાજુ પણ હેલ્પ કરે ને બાજુ. બોલતી ઘડીએ એકાગ્રતા પૂર્વક બોલાવું જોઈએ ને. હા બોલાય આપે વડોદરા એક વાર કીધેલું, વડોદરા માં આપે એક વાર કીધેલું કે આ બોલો નીકળી જવું જોઈએ, ઉપયોગ પૂર્વક બોલવું જોઈએ. આ બોલો એ મિકેનિકલ ઈરાઓ જે ઉપયોગ પૂરો કહો છે, એટલે ઉપયોગ પૂરો એટલે કઈ રીતનું? હે, ઉપયોગ પૂરો એટલે કઈ રીતનું? શુદ્ધાત્મા ઉપયોગ ના શુદ્ધ હેતુ માટે, શુદ્ધાત્મા શુદ્ધ હેતુ માટે, મોક્ષ માટે, મોક્ષ માટે. નહીં તો કઈ સંસારી ઈચ્છા માટે બોલવું પડતું હતું ને? એ તો બહુ વર્ષે હોય તો બોલ કરે ને. આપણે ટોળામાં બેઠેલા હોય ગમે તે, દાદા ભગવાન નું અસુમ છે, થોડું મોટેથી બોલાય, ત્યારે તો મનમાં જ બોલાય ને એમ. પણ ભાવ તો દાદા નો જ હોય ને અંદર. રામમોહન ભાઈ પૂછે છે કે આપણે ટોળામાં બેઠા હોઈએ બહાર, ત્યારે તો કે દાદા ભગવાન અસુમ છે, કારણ મોટેથી ના બોલાય આપણાથી, ત્યારે તો મનમાં જ બોલીએ. કેમ બહાર ના બોલાય? ટોળામાં એટલે બીજે બહાર બેઠા હોઈએ, કોઈ જગ્યાએ મીટિંગ માં ગયા હોય, કોઈ જગ્યાએ એવી જગ્યા હોય પબ્લિક માં, ના એટલે એમનું કહેવાનું એવું છે કે આપણે જે જગ્યાએ મોટેથી બોલી ના શકાતું હોય તે જગ્યાએ મનમાં બોલ્યા કરે આપણે, તો કે ભાવ તો કે દાદા માટે તો હોય ને, ફાયદાકારક નથી. પેલા જેવું બે વચ્ચે ડિફરન્સ શું દાદા, બે વચ્ચે ડિફરન્સ શું? ના એમ નહી, આ મોટેથી બોલવામાંથી સંપૂર્ણ ફળ મળે છે, અહીંયા મનમાં બોલવાથી ફળ નથી મળતું, એનું કારણ શું? બે વચ્ચે સાયન્ટિફિક રિઝલ્ટ છે, એટલે પેલા પરમાણુ અશુદ્ધ નીકળી જાય એવું. આમ પરમાણુ પેલા નીકળી જાય ને, દોષ થી પેલા નીકળી જાય, એ મનમાં બોલવાથી ના નીકળે પરમાણુ. સાયન્ટિફિક રિઝલ્ટ છે, એટલે અશુદ્ધ પરમાણુ નીકળી જાય, શુદ્ધ પરમાણુ પેલા સેટઅપ થઈ જાય, અને સપમાં પડવાની જરૂર છે. સાયન્ટિફિક રિઝલ્ટ છે, પછી મનમાં તમે બોલીએ બે શબ્દો રહીએ જાય પછી. શું સાયન્ટિફિક રીઝન શું? થઈ જાય કે બીજે પણ ફરવા જતો રહ્યું થાય, ઊંઘાવાની થઈ જાય, મજા શું ઉત્પન્ન થાય, ઊંઘાવાની બગાવા થાય. શું સાયન્ટિફિક રીઝન શું? મારી પાસે આખો દાડો ઘણા લોકો બોલ્યા કરે, મનમાં બોલ્યા કરે. હેલો, હું કાયમ મનમાં જ બોલું છું, હું કાયમ મનમાં જ બોલું છું કે તમને તો અનુકૂળ આવી ગયું છે, બીજા ને બીજા માટે છે આ બધી વાત, બીજા માટે. તમારી જે ઘરમાં બધું બોલવું હોય ને બધા આપે, તો જો બોલવું એટલે માજી બાજી બધા બોલે, કાયમ બોલે તો બહુ સારી વસ્તુ. બીજું કહે નહીં, બીજા મગજ તો કહે નહીં, બીજા મત્ર બધા કહે નહીં. સાયન્ટિફિક રીઝન શું આની પાછળનું? સાયન્ટિફિક રીઝન શું આની પાછળનું? સાયન્ટિફિકલી આ કેવી રીતે સમજાવી શકાય? આ વસ્તુ સાયન્ટિફિકલી સમજાવી કેવી રીતે શકાય? સાયન્ટિફિકલી આ વસ્તુ કેવી રીતે સમજાવી શકાય? દોસ્તી બોલવા શું થાય કે એનાથી બધા પરમાણુ બધા બહાર નીકળતા જાય, અને પછી નવા સેટઅપ થાય, તો પછી દોસ્તી બોલવાથી આજુબાજુ વાતાવરણ ક્લિયર કરે. બધી બહુ બહુ બધું બહુ રીતે છે પાછા, પણ બહુ દોસ્તી નહીં પાછું. સહજતાથી આપણા બોલીએ એટલી જ મનમાં બોલે, તમારે તો સારું છે, પણ માધી ને બધા જોડે બોલવું હોય તમારે બોલાવવું જોઈએ આવી રીતે દોસ્તી. ના, એ તો અમે બે તો દરરોજ સાથે જ બોલીએ. હે, અમે બે મોટેથી પૂજા કરી. પૂતગલ નો ભાવ હોય, તમે દાદા ભગવાન અસીમ જે કાર બોલો તો એ શક્તિ વધી જાય પૂતગલ ની, તો ઉલટું ગાયું આવડું જાય. હા ભાઈ, તો આ તો બધું તમારી જે ભાવના પણ પડે, પણ તો એ કરવાની શી જરૂર? આપડે હા હપ્તી માં આવ્યો, અર્ચના આવ્યો તો ઠીક છે, વટાવો દે છે એકને, તો વટાવે નઈ. હા, તો એટલે દિલેલા રૂપિયા નથી આવતા, એ બોલે તો એ હેતુ થી બોલે તો ત્યારે આવે, શું એમાં નુકસાન શું? આપણે હેલ્પ થાય, આપણે આશા એમાં શું નુકસાન? પૂરું થાય નવું નવું કલમા બોલો છો, નહીં બોલતા? એ છે સાચી વાત છે, સાર છે, પૂરો સાર છે, વલ નો સાર છે, સાચી વાત છે, ચોક્કસ. પછી પાંચ આજ્ઞા આખા વલ નો સાર છે, સાચી વાત છે. દાદા, પાંચમી આજ્ઞા બરોબર સમજાતી નથી, જરા પાંચમી આજ્ઞા બરોબર સમજાતી નથી. એટલે આપણે જેટલી આજ્ઞા પાડીએ એટલું તો આપણે જમે થાય, ઓછી ભાઈ ઓછી જમે થાય, વધારે ભરે વધારે જમે થાય, જેટલો સત્સંગ માં આવીએ તે જમે થાય, આતંકવાદ થાય એટલે બાદ જમે થયું ચોપડે, એવું જમત કરાવવું જોઈએ ને, જમા કરાવવું જોઈએ, એ તો આપણે જમે કરાવી દેવું છે, આપડે દાદા સાથે ફરીએ એટલે કોઈ જ્યાં જમીએ કરીએ રહીએ બધું એટલે આપડા પર ઋણ ચડે ને બધું, ઋણ એવું કઈ નહીં, આપડે બધા જતા નથી, ભાવના હોય તો અને અમે તો બગે ચિંતા કઈ એટલે તમારે તો ચાર દાડા હતો તેમનું તો એનું ઋણ નહી, મહાત્મા મહિના મહિને સુધી રાખે વાત, પણ તે વાડી જતી લાવે છે કૃષ્ણ ભગવાન થઈ ગયા, રામ થઈ ગયા, એમનો ધર્મ કે આખી દુનિયા માં બધે ફેલાયો છે, કૃષ્ણ ભગવાન રામ એમનો ધર્મ આખી દુનિયા માં ફેલાયો છે, બધે ઘણા લોકો પામ્યા છે, એવી રીતે દાદા નો ધર્મ આખી દુનિયા ફેલાશે ને, અત્યારે તો ગુજરાતી તરીકે આપણે થોડાક જ લોકો લાભ પામ્યા છે, કૃષ્ણ ભગવાન એ બધા પેલા શરૂઆત માં 5000 વધી ચાલેલું નહીં, આ તો કેટલા વર્ષ 5000 વર્ષ 51 વર્ષ કૃષ્ણ ભગવાન, અને રામને 22000 વર્ષ, વધતું વધતું વધતું વર્ષ અત્યારે અત્યારે તો ખાલી ગુજરાતી લોકો ને લાભ થયો છે, અત્યારે જે થોડા ઘણા ગુજરાતીઓ છે એમને જ લાભ થયો છે, અત્યારે તો દાદા ના વિજ્ઞાન થી ધીમે ધીમે બધું ફેલાય, ઘણું ફેલાય છે, કૃષ્ણ ભગવાન ને રામ ની હયાતી માં આવું નહીં ફેલાયેલું ને, કૃષ્ણ ભગવાન ને રામ ની હયાતી માં આવો ધર્મ નહીં ફેલાયેલો, પછી ફેલાયેલો પાછળ ને ફેલાયેલો, એટલે બીજા બધા બધા એ કે છે ને બધા આટલા ભગવાન થઈ ગયા દ એ કોઈ નઈ, બધું એ તો કચ્ચા હતા, બચ્ચા તો હતા છે, તો બધું છોકરા છે, માસ ના ભગવાન છે, કસલો કાચબો છે, મહેશ્વર થયો નહી, એ વસ્તુ માત્ર નો સ્વભાવ છે, ઇટરનલ વસ્તુ નો ઉત્પન્ન થવું વિનાશ થયો એટલે ધ્રુવ પણ રહેવું, ઉત્પન્ન થયો વિનાશ થયો ધ્રુવ પણ રહેવું, તેનું રૂપ આ લોકો બ્રહ્મ વિષ્ણુ નહીં સમજ્યા, લોકો સમજ્યા કરે મૂર્તિઓ થાય ભજન કરાવે છે, વાત ભગવાન મૂર્ખ્યા રહી ગયા ને ક્યાં ક્યાં વાત ચાલી, મૂર્તિઓ કરવાની પી જાય તો શું કરે, રોગ વધે, રિએક્શન આવે, રિએક્શન આવે, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, મહેશ એટલે શંકર ભગવાન ને શિવજી ને, કલ્યાણ લિંગ ને પૂજે છે, કેટલાક મૂર્તિ ને પૂજે છે, હાથ વરગાડેલા ને ચાલે મારી ગપતે ગપતે ચુવાલો જબ લાગ નહી એટલું છે ગપ ગુણ્યા ગપ એ શું આવે જવાબ દેખાય છે ગપ ગુણ્યા ગપ એ સચુવાળે ગપે ગપ ચુવાળો પાસે થઈ જાય એટલે એનું વિભાજન થઈ શકે પણ છેલ્લે તો વાત જ ને ગમે રકમ હજારો તો મત થાય એ બધું એમણે સાંભળેલું એમને બહુ રજી ભેગા નહી બધા છોકરાઓને રિપેર કરવાની વાત આપ કરતા હતા પછી પેલા ભાઈ આવી ગયા સવારે એટલે તમે કહો કે આપડે પછી વાત કરશું છોકરાઓ રિપેર કરવાના દાદા આવે ત્યાં છોકરાઓ રિપેર કરાવી લેવાના દાદા આવે ત્યાં છોકરાઓ રિપેર કરાવી લેવાના તમારી પાસે આઈ કે છે કે મારો છોકરો રિપેર કરી આલો એ વાત હતી બપોરે પેલી વાત નીકળી હતી ને બેબી આપણે કહીએ આપણે બોલીએ એને ભલે સમજણ નથી પડતી પણ એને બધી અસર થાય આપણી બેબી છે એને આપણા શબ્દોની અસર થાય બધી આપણે વાતો કરતા હોય તો એને અસર એને સમજાતું તો છે નહી છતાં અસર થાય સારી છે કહીએ તો એને સારી અસર થાય એવું સાધી પરમાનન્દ બધી લેવલ છે મનમાં ખરાબ ભાવ કરું તો મુંબઈ માં રહેતા રહેતા રહેતા પહોંચી પહોંચી જાય એકદમ મને ખબર ના પડે પોતે ફળ મળે એને પહોંચ્યા એને ફળ મળે મને મળે એને મળે ને તને મળે એનું રિએક્શન હવે તને મળે ને એને ત્યાં જે કરી તેને મળે એવું કે તને કહી ગયે મને કહી ગયું કે રાજા ની વાર્તા એમાં મતી ફરે છે છૂટા પડ્યા પછી મતી ફરી પછી ફરી આવે છે હવે નહી એટલે એ સામસામે વિચારણા બદલાય એટલે એની અસર ત્યાં તરત જ પહોંચે તને કહી ગયે મને કહી ગયે આપણને વર્ચસ્વ પણ બહુ ઈચ્છતા હોઈએ સાધારણ રીતે સમજો ફાઇલ નંબર 2 છે ઘણી વાર આપણને એમ લાગે કે આપણે એના કરતા ઊંચા જ હોવા જોઈએ. એનાથી પછી આપડે છે ને સ્પીડ કરીએ તો એ સ્પીડ કરે પછી તમારી શું થાય? આપડે સ્પીડ કરીએ શું કરે? પણ પેલું મનમાં એવું રહ્યા કરે કે આપણા થી આગળ કેમ જાય, આપણું કયું કેમ ના માને? દરેક આપડી સેટ હોય તો માને, ના સેટ હોય તો મનાય માને. તે ધણી સેટ કર્યા ધરે સેટ ના હોય કોણ માને? મારા કરતા દાદા વર્ષથી મોટી હતી ચાર જણ હતી તમારે પાડોશ મારે તો બધા બા ને કે બા ભાઈ આવ્યા ને સાથે માથે ઉડતા શીખે ને તો માથે નથી તાપ લાગે મળે મીઠું બોલ કેમ છે એને તો એને તાપ બહુ લાગે તો પછી શાંતતા જ પાડવી સારું, શાંત રહેવું એ સારું એના કરતા. એટલે શાંત વર્તન રાખવું એ સારું. તો પછી શાંત જ રાખવી પડે એ આલોક ફલોક કરે એવું નહીં કરવું જોઈએ. જો મશીન ઉભરી જતું હોય તો ચેકનેટ દબાવી પડે. દરેક મશીન ચેકનેટ હોય, ચેકનેટ છે એટલે બસ રેજ ના થઈ જાય. એટલે પેલું ખબર જ આપડે કે આ ઉપડે છે કે નહીં. આમ ઘણી વાર એવું લાગે કે આ ઉપડે છે પણ ના ઉપડતું હોય અને આપડે ચેકનેટ દબાવીએ તો પેલી અસર ઊંધી થાય છે. પણ દાદાજી નો માર્ગ છે, વિનય નહીં ચૂકવો. બસ એટલી શક્તિ વિનય ચૂકે તારે આ તમે સ્લીપ ખાવ છો કે આ નહી થયો કેવું. બાકી લઈ દંડન ફરી વરી એમ જ મજા. પેલા કેતા હતા જુના જમાના ત્યાં ભણ્યા હતા ત્યાં કહે બુધે નાર પાખરી એવું છે. બુધે ભેંસ દેવા દે ને બુધે નાર પાખરી એવું બોલે. લાકડી મારી ભેંસ દેવા દે ને દેવા ના દે લાકડી મારી ભેંસ પાખરી. જુના જમાના હવે વિનય રાખો એમ સિટી કરી કે દાદાજી ને વિનય ધર્મ છે તો વિનય માં રાખો. તમે મહાત્મા છો, હું મહાત્મા છું, વિનય રાખો કઈ. અને હું આવું તારે બે ને વિનય ફોડવા ફરી ઉતરે જ નહીં ને હાથ બાપ નહીં ફોડવો કદાચ હાથ બાટો પડે ની ગુનો છે. એટલે કઉ છું છંછેડશો નહી મને. કયું ક્યાં છે એને કહ્યું ને એવું છંછેડશો નહીં? ના મેં કહ્યું તું કે મને છંછેડશો નહીં, મારો ગુસ્સો બહુ ખરાબ છે. કે ઉપાડી જુઓ પછી જોઈશું કે છે. પેલા ઉપાડી તો જોવો પછી જોઈશું. માંગ આપું છું. અરે આપડે અહી રૂમ માં આવ્યા હતા એક મુસલમાન, ત્યાંથી દોડતા ખોલતા બધા 25 ઉદારી બંદકી કેટલા વખત કરે? 5 હતા. રાત્રે કેટલા વાગે? 3:30 વાગે. 25 નો છોકરો રોજ 3:30 વાગે બંદકી કરે, અને આપડે છોકરા હાથ વર્ગ કઈ હોય હવા ના થાય. શાદી વાદી કોઈ ક્યાંક નહીં ગયા? શાદી તો ક્યાં કે ક્યુ અમને ગમતો નહીં બોલાયા? આપ નહીં થાય સર, હવે એવું જાણે નહીં થાય. તમે તો અવાજ કે સાથે ઝઘડા કરતા કે આ બોલા કે છે મેરા મુકા પાન કે જગત નહીં દેખાય ખુશ ખુશ હોતા. પછી દુનિયા પ્યારે ને પ્યારી ચીજ ખાના હૈ. હા, અગર ઔરત કે સાથ ઝઘડા કરું તો મુજે ખાના કહાં સે મિલેગા? ખાના કહાં સે મિલેગા? એ નહીં બોલા આપડે મિશન માં જવા ના થયું. આપડે કેવું વિનય મળવાનું, વિનય રાખી છે, નહી તો પછી દાદાજી લઈ મૂકવી પડશે. કે બસ એટલું ભાઈ ગુજરાત કરવા કરવા ફાયદો નથી, સ્પર્ધા કરવાનો ફાયદો નથી. કારણ કે એ રમા કહેવાય. શું કહેવાય? રમા, સ્ત્રી એટલે રમા. રમા એટલે રમા. શું કહ્યું? રમા રમાડવી સહેલ છે, પૂરી મહા મુશ્કેલ છે. એને આવડે એવા ના આવડે, 10 છોકરાઓ ને થઈ જાય. અરે એવી એ હિસાબ માં જ પડવું નહીં, ભીના જંગલી હિસાબ માં પડવું નહીં. આપડે તો આ નવા વિનય માં તમે વિનય નહીં ગમતો? અત્યારે વાત મૂકી તે એની વાત કરી જાય છે કે આ બધાની વચ્ચે આબરૂ બગાડી. એમાં શું થાય? ચોખવટ થાય તો સારું ને. આપડે બધાની વચ્ચે આપજો, દાદાજી એકલા હોય તો ઠીક છે. લક્કર કા લાડુ ખાય એવું બી બસ નહી ખાય એવું બી નામ લઈને કરી દે બધું આવી જાય. તમે મુંબઈ જવા છો? તમે શું કરે? છુટકો દઈને કહ્યું હજુ મને તમારે ગમતું હોય ને એવું કહું. તમને હાર લાગે ને? સાચું લાગે. સાચું આપડે બોલીએ હાચું એમ કે એ તો બાજુ નઈ, પણ વાત ખરી ગઈ નઈ. એવું આ કેવા જાય તો ફસાઈ જાય. આ કેવા જાય તો ફસાઈ જાય. દરેક ને સુખ થાય એવું અમારે બોલવાનું જોઈએ. દરેક ને સુખ ક્યાં વધે તાર મમ્મી પણ સુખ વધે એવું જ બોલીએ છે. દરેક આજ 14-15 થી આવ્યા છે એવું બોલવું. અને વાઈફ ને કઈ વાઈફ લો કહે ચડી દે પંદર આપડી હા બોલ્યા એક દાડા આપડે સ્વરૂપ માં આવી જાય ચોપ થઈ જાય બધું બેઠે નઈ એવું બધું મનમાં કરતા ને બે જાત નો પ્રેમ રાખો. એક સિદ્ધાર્થ માં ભાવે પ્રેમ રાખો અને બીજો આશક્તિ ભાવ નો. શું આશક્તિ ભાવ નો રિલેટિવ અને સિદ્ધાર્થ ભાવ નું રિયલ. મારી પોતાને ભાવ નહીં આવતો હોય બધાને મારી પણ ભાવ આવે. કારણ કે હું કોની પણ ભાવ નહીં રાખતો. બધા બરાબર ના આનંદ ભાઈ એના આગળ મને ગમતું નહિ એ મેં કહ્યું ના. અને એને મારા આગળ ગમે છે. તને મારા આગળ ગમે છે ને? હું પંદર જતો હશે તને ગમશે ને? બોલ ને ગણી લ્યા પછી પહેલા નક્કી કરીએ ના પડે દાદા જોઈ લે બધા. અમારે ક્યાં રહેવું? રામમોહન ભાઈ પૂછે છે. પેલા ફટાકડા ફૂટવાના છે ને કે અમારે ક્યાં રહેવું? આપડે ફટાકડા નહીં ફૂટવાના. હા રામમોહન ભાઈ પૂછે છે. રામમોહન ભાઈ પૂછે છે કે તો અમારે ક્યાં રહેવું? ક્યાં એવું કઈ તમારે ઓછા એન્જલસ માં આવે છે કઈ લોસ એન્જલસ એ તો અમુક જગ્યાએ પડવાના. દાદા ભગવાન નામ દેશે ને એટલે ખબર ખબર પડશે. એમને ખબર નહીં પડે ફટાકડા પડે એટલે એમને આપવાનું વિચાર આવી થઈ જાય. બીજો કઈ વિશ્વાસ મૂકવા જેવું? એક જેમ જેમ મિત્ર રાખે તો વિશ્વાસ રાખવા જેવો. આ મિત્ર જ કેવાય ને? તારે તો ભાઈઓ છે, મમ્મી છે, પપ્પા છે, કાકાઓ છે, એને અને વ્યવસ્થ નિર્ધાર શું કરવાના? આપડા વિનય મરે તમે દુઃખ થાય એવું નહીં વધુ ચડી બળી ના દે કારણ કે મૂછો આવે ને બધા મીઠા ચમકે સોગ્યા બુગ્યા રાખે રે સોગ્યા. એ રાગ સંસ્કાર પણ એ રાખે સાબરો સાધારણ મદદ પર શું લખ્યું? પેલું અનસર્ટિફાઈડ નું વાંચ્યું છે. અનસર્ટિફાઈડ ફાધર ને મધર. કેવું? અનસર્ટિફાઈડ. અનસર્ટિફાઈડ ફાધર ને મધર વાંચ્યું છે કે? એ વાંચ્યું છે.